ફોકસ એટલે માત્ર કામ કરવું નહીં, ફોકસ એટલે બીજી બધી વસ્તુઓને ના કહેવાની શક્તિ. આજના સમયમાં ડિસ્ટ્રેક્શન્સ બધે જ છે, એ મોબાઈલ હોય, સોશિયલ મીડિયા હોય, લોકોની વાતો હોય અને પોતાનું મન પણ. પરંતુ યાદ રાખીએ, સફળ લોકો પાસે એક્સ્ટ્રા સમય નથી હોતો, તેઓ બસ એક્સ્ટ્રા ના કહેતા શીખી ગયા હોય છે. જ્યારે આપણે કહીએ છીએ હમણાં નહીં, હું પછી વાત કરું, હું હાલ મારા ગોલ ઉપર કામ કરી રહ્યો છું, ત્યારે જ આપણે જીવનને ડાયરેક્શન આપીએ છીએ. ફોકસ એ સેક્રિફાઈસ છે, કેટલાક નાના પ્લેઝર છોડીને મોટા સપના માટે જીવવું. એક સિમ્પલ રૂલ છે, જે વસ્તુ આપણું ફ્યુચર બનાવતી નથી એને આજે જ લિમિટ કરીએ, પોતાના માઇન્ડને કંટ્રોલ કરીએ, નહીં તો ડિસ્ટ્રેક્શન્સ આપણને કંટ્રોલ કરશે. ચાલો આજથી ડિસ્ટ્રેક્શન્સને ના અને ડ્રીમ્સને હા કહીએ.